મુજે 50 સાલ હુએ, 50 સાલ હુએ, લેકિન મેં મેરા પ્રશ્ન હલ નહીં કર સકતા. પ્રશ્ન હલ નહીં હોતા, નહીં, 50 સાલ હુએ. પ્રશ્ન આપતા. પ્રશ્ન કોઈ જો. મેરા જીવન કે બારે મેં. મેરે જીવન કે બારે મેં હમ હમ હૈ ભદ્રણ કા એ ભદ્રણ ના છે ભદ્રણ ના પટેલ છે મધુભાઈ રામભાઈ ના દીકરા લીમડા વાળું ફર્યું લીમડા ફર્યા કોઈ હાથ જ નથી છે ક્યાંય સફળતા જ નહીં મળેલી જીવન માં ક્યાંય સફળતા નહીં મળે એવું કેમ બનતું હશે એમ જેવા કર્મ બાધ્યા હોય કર્મ ભોગવવાનો કર્મ ફળ ભોગવવાનું હવે મારું કર્મ કયું કે હવે મારું કર્મ કયું રહ્યું હું તો હજુ યંગ છું 50 વર્ષ નો છું કે છે 50 વર્ષ પણ ગયા કર્મ બધા ગયા આવતા ના હોય છે તેના આગળ આ જીવન ચાલે ભાઈ નવા કર્મ છે એવું પછી નવું આવશે તમારે ગયા અવતાર કેવા વિચાર હતા તે આના પર દેખાય તમારા આજે રૂપ છે એના પર દેખાય કે તમે કયા અવતાર બધા વિચાર કર્યા હતા કેવું કેવું કરી દઉં તે દેખાય બધું આજે પુણ્ય હોય ત્યારે આપડા ઈચ્છા પ્રમાણે થાય અને પાપ હોય ત્યારે આપડી ઈચ્છા થી વિરુદ્ધ થાય એટલે પુણ્ય ને પાપ ઉપર ઈશ્વર હાથ ચાલતો નથી માણસ નું કઈ ચાલતું નથી એને પુણ્ય કર્યું હોય તો પુણ્ય નું ફળ મળ્યા કરે પાપ કર્યું પાપ નું ફળ મળ્યા કરે અને પુણ્ય પાપ છોડી દઈને મોક્ષ ને માર્ગે ચડ્યો હોય તો મોક્ષ માર્ગ મળ્યા કરે એમને છે તો અત્યારે અહિયાં આશ્રમ માં રહે છે પણ કાલે ઉઠીને શું થશે કેવાય નહી એ લોકો કે તમે જતા રહો તો કે મારે જતું રહેવું પડે એટલે એમની પોઝિશન કે એવી સ્ટેબલ નથી અને અહિયાંથી જતા રહે તો બીજે જવું પડે બીજે થી જતા રહે તો ત્રીજે જવું પડે જ્યાં જ્યાં હિસાબ હોય ત્યાં જવું પડે આપડે હિસાબ હોય ત્યાં જવું પડશે બધો હિસાબ પૂરા કરવા પડશે એટલે એનો ગભરાવ નહીં આપણને કાઢી મેળે ત્યાં આ ચાલે કઈ આવજો કઈ તો પછી બીજી કઈ હિસાબ ગોઠવેલો તો જવાય બધું ગોઠવેલું છે અગર મનમાં જરા રાખવા જેવું નથી હવે શું નામ થયું મધુભાઈ મધુભાઈ કશું રાખવા જેવું નથી હરકત રાખવા જેવું નહીં હોય એ કાઢી નાખે કે તરત જ આપણે એમાં ડરવા જેવું નહીં કશું મહિના ઉપર ઘેર ગયા હતા એમની ઘેર પોતાને ઘેર ગયા હતા તે લોકો એ પણ એક્સેપ્ટ કર્યા નહીં કે અમે હિસાબ ના હોય તો શું થાય છે એક ટાઈમ નો હિસાબ હોય એક ટાઈમ ખવડાવે પછી બીજી ટાઈમ નો હિસાબ ના નાખે છે એટલે ગભરાવાનું કઈ કારણ નહીં ને આપડે જો હોય તો આપડે કઈ કોઈ જગ્યાએ ગોઠવેલું તો હોય ઘર કોઈ રહે છે બેન છે મધર છે બેન છે આ તો રોકડી ચીજ છે રોકડી તક પર આપનારી ચીજ છે પેલું વાંચવા વાંચવા થયું નહીં કશું એમ સંપાદન કરવાની જરૂર છે. આશ્રમ છે ખરું? કોનો આશ્રમ છે? રોકાઈ ને કામ કરવા લઈ ગયું છે. આ લડી આંખે એટલે આપણી આંખે જોવાય નહી. બરોબર. એટલે મને કેમ આ વિચાર આવ્યો કે એક વકીલ હતા ને એમને મેં તમારા માટે વાત કરી, તો કે તમારા દાદા તો બટાકા ને બધું ખાય છે એમ કે, એટલે શું આ લોકો ને પેલા જોવે ને એટલે આવું બધું એટલે આ કર્યું છે ને કે, કેમ કે એ સમજે નહી કે નિરંતર એ તો આત્મા મળે છે, ખાતા નથી એવું તમને ભાન જ નહીં ને, પેલી દ્રષ્ટિ થી જુએ. રાત્રે ડબ્બો 22384 શાંતિભાઈ ના પ્રશ્નો ભગત કાંતિભાઈ પ્રશ્ન પૂછે છે. કાંતિભાઈ ને પ્રશ્ન છે, સ્ત્રીને જયારે સ્પર્શ થાય છે ત્યારે એના પરમાણુઓ એકદમ અસર કરે છે, જયારે જ્ઞાની પુરુષ ને પણ સ્પર્શ કરીએ છીએ તો પેલા સ્ત્રીના પરમાણુ અશુદ્ધ હોવાને કારણે જલ્દી અસર કરે છે, અને જ્ઞાની પુરુષ ના જે પરમાણુ છે એ અસર તો કરે જ છે પણ એટલા ફોર્સ વાળા જણાતા નથી, એનું શું કારણ? એમ કે છે કે સ્ત્રીને જયારે અમે સ્પર્શ કરીએ છીએ, સ્ત્રીને સ્પર્શ કરીએ છીએ અથવા થઈ જાય છે ત્યારે એ પરમાણુઓની અસર તરત પોતાને થવા માંડે છે. હવે બીજી બાજુ જ્ઞાની પુરુષ ને પણ સ્પર્શ કરીએ છીએ તો કે એવી કોઈ અસર હોતી નથી, તો કે જ્ઞાની પુરુષ ના પરમાણુઓ શુદ્ધ અને સ્ત્રી ના પરમાણુઓ કેવા અસર વાળા હોય એટલા માટે અસર થાય છે. પરમાણુ અસર થાય ને, જેવા પરમાણુ હોય એવી અસર થાય, જેવા પરમાણુ હોય ને એવી અસર થાય. ચિંતા દૂર હોય તો એને જોડીએ તો ચિંતા દૂર કરી નાખે, એવા પરમાણુ થઈ જાય. જેવા પરમાણુ હોય એવી અસર થાય ના, પણ એમાં જયારે સ્ત્રીને સ્પર્શ થઈ જાય છે ત્યારે એના જે પરમાણુ અસર કરે છે એ આપણે એનો અનુભવાય છે કે આ ઇફેક્ટ થઈ. જયારે જ્ઞાની પુરુષ ને સ્પર્શ કરીએ છીએ ત્યારે એ પરમાણુઓ ચોક્કસ શુદ્ધ જ છે અને અમને લાભ પણ કરે છે, પણ પેલામાં અમને અનુભવ થાય છે આમાં એટલો સ્પષ્ટ જણાતું નથી, એનું શું કારણ? પરમાણુ છે, દરેક પરમાણુ છે, પરમાણુ ની અસર થયા કરે, દેવતા આવે દેવતા અને બરફ નડે બરફ, એટલે જે પરમાણુ છે એની અસર તરત જ થાય, ઉપયોગ ના હોય તો બાજુ જુદી છે. પરમાણુ પેલામાં તરત ખબર પડી જાય છે, આખું બધું આમ આખું અંતસ્કરણ દોડાઈ જાય છે, આમ દોડાઈ જાય. જયારે આમાં તરત ખબર નહીં પડતી એનું શું કારણ? જ્ઞાની પુરુષ ના પરમાણુ નો તરત હાઈ લેવલ પરમાણુ થી ખબર પડી જતી ના, એટલે પેલી જે નેગેટિવ અસર થાય છે પરમાણુઓની એ ખબર પડે છે. ગુલાબ જેવું છે, ગુલાબ નું દ્વાર એમ લે ને એને જે આમાં એવું નહી, બઉ ધીમી અસર કરે, ધીમી અસર કરે, ઊંચી માર્ગે લઈ જવાનું ને, પેલો તો પાઈ દેવાની છે, સીડી અસર, સ્લીપિંગ કેવાય, સ્લો લપસતું અને આ ઊંચે જતું, ઊંચે જતું બહુ જોર કરે તારી ગીત કરે, અને પેલો લપસી પણ છે જ માં. બનતા સુધી અડવું નહીં, ઉપયોગ હોય ગમે એટલે ઉપયોગ મજબૂત હોય તો અડવું નહીં. આ તો સ્પર્શ થઈ જાય એની વાત છે, અડવાનો તો કિંચિત માત્ર ભાવ ન હોય, પણ સ્પર્શ થઈ જાય પછી આપણે પ્રતિમા કરવું સર. એ પણ થાય છે, પણ મને એમ થતું હતું કે આના પરમાણુ એટલે કે સ્ત્રીના પરમાણુ સ્પર્શ થવાથી તરત જ એને આપણને ખ્યાલ આવી જાય તરત જ. જયારે જ્ઞાની પુરુષ ને સ્પર્શ કરવાથી એ ક્યાં હાઈ લેવલ નું અસર થતા થતા કેટલો કાળ ગયો. અથવા મારામાં પણ ભૂલ હોય શકે ને કે આ પરમાણુઓ તો એકદમ આવી રહ્યા છે, અમને લાભ કરે છે એ 100-100% વાત નક્કી છે. લાભ કરે પણ તે ખબર ના પડે. હા, મને એ પ્રશ્ન છે કે એ ખબર કેમ નથી પડતી. એવી જાડી અસર નથી તમને સમજણ પડી જાય, બહુ સૂક્ષ્મ અસર હશે અને આ તો જાડી અસર તમને ખબર પડી જાય. સૂક્ષ્મ અસર ની ક્યારે ખબર પડે? બરફ ની ને એ તો નાના છોકરા ને ખબર પડી જાય. આ જેવું સ્પર્શ નું છે એવું દ્રષ્ટિ જયારે મળે છે ત્યારે પણ એવું થાય છે. આ જેવું સ્પર્શ નું કહ્યું ને, સ્પર્શ ના પ્રમાણો એક જ ટેબલ પર સ્ત્રી પુરુષ બધા ખાય છે, એક જ જાતનો ખોરાક ખાય છે. સ્ત્રી ના સ્ત્રી પરમાણુ રૂપે તરત બદલાઈ જ જાય છે, પુરુષ નામ પુરુષ નહીં. પરમાણુ તરત બદલાઈ જાય જેવું બીજ નો સ્વભાવ પ્રમાણે થાય. પૂછો સ્ત્રી ને તો ખોરાક સ્ત્રી ના પરમાણુ નું સ્વરૂપ ધારણ બહુ મુશ્કેલી. સ્ત્રી પણ દિવસ કાઢવા તે મુશ્કેલી. પુરુષ ને માસિક હોત તો પુરુષ ને તો પહેલા જ ના મંદિર માં અમને માસિક ધર્મ જોયો હોય ને તો બહુ એ જોવામાં આવ્યો અને સાંભળવામાં આવ્યો ને મુશ્કેલી મૂકી દે. પણ એ સાથે જમવા બેસે છે, ખોરાક લે છે, તો એ પરમાણુ જુદા અંદર જવાનું એનું શું કારણ? એક જ ટેબલ પર બેઠા હોય અને સ્ત્રી જે ખોરાક લે એટલે પરમાણુ તરત ફેરફાર થઈ જાય, એનું શું કારણ? બીજ પ્રમાણે જેવું મેં બીજ હોય ને એ પ્રમાણે બીજ પ્રમાણે આ ખોરાક તો એક જ જાતનો પડે, બીજ પ્રમાણે ફેરફાર પડે. પુરુષ નો માસિક ધર્મ તો આવ્યો નથી ને, આવ્યો ત્યારે ખબર પડે કે શું છે માસિક ધર્મ, કેટલી બધી મુશ્કેલી વાળો એ છે અને કેટલું બધું એમાંથી અશુચિ નીકળે છે. માણસ મુકાડો થઈ જાય પણ સ્ત્રી કે નહી કોઈ જાડે શું અશુચિ નીકળે. સ્ત્રી કે નહી એટલે ધણી બિચારો જાણે કે શું કેમ ના કે ધણી ને વૈરાગ આવે એટલે ના કે કેમ ના કેમ કે સ્ત્રી કે કેમ નહી કેતી છે તો ધણી જતો રહેતો. તમે કોને કેવી આપી નહીં પણ સ્ત્રી કે ધણી જતો રહે ઉડતો એ તો જાણવા ના દે. જાણવા દે કે તમને કેવું લાગે આ સ્ત્રીઓ હવે ની તો એવું જ કરે ના જાણવા દે. પેલા તો દરેક ઘરમાં પાળતા હતા આપડા. એવું હોય શકે કે સ્ત્રી ની અંદર જે પરમાણુઓ છે એ મોહના પરમાણુ છે, અશુદ્ધ પરમાણુ છે, અને મારી અંદર પણ અશુદ્ધ પરમાણુ હોય. કપટ ના પરમાણુ જુદા એટલે જલ્દી સ્ત્રી ના હિસાબે થઈ જાય, પરિણામ પામે, દૂધ પાક હોય કે જલેબી હોય, સ્ત્રી ના પરિણામ પ્રમાણ પાકે. પુરુષ બીજ હોય તો પુરુષ ને બીજ, એની હદ હોય, અમુક હદ સુધી પુરુષ ને બીજ નો મોહ હોય, હદ ની બહાર ના હોય. ફોરેન વાળા કેમ માસિક ને સમજતા નથી? માસિક એટલું બધું એમનું બહુ અપ્રિય નહિ હોય મને લાગે. એ તો એને સહજ નેચરલ કોર્સ માં લઈ જાય છે ને, કુદરતી છે અને સાહજિક. ના પણ આપડા જેટલું નહીં ભાઈ લાગે. બરોબર, અસુચી મોટા મોટી શાસ્ત્રકારો વિચારીને કહ્યું હોય તો હાથ લઈ છે. એટલે એમાં શું હોય દાદા? તે દાદા એમના હાથનું જમાય નહીં પણ. એટલે એવી તો કઈ પરમાણુ ખરાબ હોય, બહુ પરમાણુ ખરાબ હોય છે. પુરુષ ને જોખમ નહીં કોઈ જાતે ગાળો ગયો હોય તો ચાલી જાય, જોખમ નહીં. આ પરમાણુઓનું સાયન્સ એક્ઝેક્ટ શું છે દાદા? આ જે પરમાણુઓ છે એનું સાયન્સ શું છે ખરેખર? એનું પરમાણુઓનું સાયન્સ એટલે આ પરમાણુ હોય તો નેગેટિવ પરમાણુ દુઃખદાયી હોય અને પોઝિટિવ હોય સુખદાયી હોય. નેગેટિવ સાયન્સ ના બધા પરમાણુ દુઃખદાયી હોય એને અશુભ કહેવાય અને પોઝિટિવ શુભ કહેવાય. નેગેટિવ સેન્સ માં કયા કયા આવી જાય? સુખ જ આપે પોઝિટિવ. આપડા લોકો બહુ પાલતા હશે લાગે નઈ? બધી પાલતા આવે, બધા બધું બનાવે, એ મોટી એ વિજ્ઞાન છે. તો બરોબર પદ્ધતિસર હતું એ, કે ત્યાં દાડા તો અડવું ના છે. એમને રસોડામાં પગ જ નતા મૂકવા દેતા. હા, એમાંથી દાડા પછી તિરસ્કાર પેસી ગયો ને. હે, એને નોર્મલ રીતે ના લેવાયું ને, પછી તિરસ્કાર માં જતું રહ્યું. લોકો એ તિરસ્કાર રૂપે જ કર્યું. તિરસ્કાર રૂપે કર્યું તો તિરસ્કાર એટલો કાઢી નાખવાની જરૂર હતી. એનાથી પછી સ્ત્રીઓ પછી કે ક્યાં સુધી સાંખે? એટલે જે બધા ભણેલી ગણેલીઓ પછી સ્ત્રીઓ થઈ, બહાર નોકરી કરતી થઈ, ભણતી થઈ, એને જોયું કે આ પોતે એ પરમાણુ એને પોતાને નુકસાન કરતા ને ઘરના બધા માણસો નુકસાન એન્ટ્રન્સ માં આવે બધા. એવી કોઈ અસર કોઈને ખબર પડે જ નહીં દાદા. એટલે પછી એનું એટલે એની જરૂર જ ના લાગે ને. એવી કોઈને ખબર પડે નઈ એટલે એમને મગજમાં એવું પેસે. પહેલાનું જે આ સાયન્સ હતું તે ફરી શોધખોળ કરે તો પછી જરૂર લાગે. એવું તો જટાઈ ગયું હતું બધું. હવે કોણ કરે દાદા? હવે કોણ કરવાનું? આ તો જાણવા જેવું એ છે. અરે કરવાનો અર્થ શું? હવે કોણ એને એક્સેપ્ટ કરે? ફોરેન વાળાને ચાલે છે ને, મુસ્લિમ વાળાને ચાલે, બધાને ચાલે, સહી વાળા બધા. બાકી આ હિન્દુઓ શોધખોળ કરી લીધી. તે હિન્દુ એકલા નહીં પણ આ જૈનો એવું શોધખોળ કરી દે. એ બાબત જૈનો એવું શોધખોળ કરી દે. જૈનો નથી પાડતા પણ હિન્દુ તો બહુ જણ ચુસ્ત. હા, કે જૈનો તો નથી પાડતા પણ ઘણા ચુસ્ત છે. હિન્દુ જૈનો નથી પાડ્યા મોટા ભાઈ. પછી ધીમે બગડે એવું બગડે તો આજની સ્ત્રી પણ કરે છે, સર્વિસ કરતી હોય ને એ બધું કરે છે. બહાર ગમે તે કરે, જોતી સર્વિસ કરે તો બહાર ગમે તે, પણ ઘેર નહીં બગડે. કોઈ રીતે નહીં. પ્રશ્ન છે, કારા બજાર કરનારા કેટલાક સુખી હોય છે અને કેટલાક દુખી પણ હોય છે, તેનું કારણ શું? હોટેલ નું છોકરો ખાય છે, છોકરા હોટેલ નું તળેલું હોટેલ નું ખાય છે બધું, તેદાર મેળો થઈ જતો નથી. એ બે ત્રણ બધી ખાખા કરે તો મેળો ના થાય, અને પછી જયારે સારું ખાવાનું કરે પેલું બંધ કરી દે, બંધ કરી દે ત્યારે પછી મેળો થાય. ત્યારે કોઈ કહે છે ખાય છે હાલ, મેળો કેમ થાય? પહેલાનો માલ ભરેલો છે, આ ઉદય આવ્યો છે એ રીતે. અને જે માલ ભરેલો છે ને તે ઉદય આવ્યો છે, ફળ ભોગવે છે, સમજો ને? એટલે આજનું ને એને લેવા દેવા નથી. આજે જે પાછલા ભોગવી રહ્યો છે, જૂના બાંધી રહ્યો, નવા બાંધી રહ્યો. એમાં ખરેખર જોવા જઈએ તો એને મરડો થવાનો હતો એટલે ખવાયું. આપણે ખરેખર જોવા જઈએ તો એને મરડો થવાનો હતો એટલે ખવાયું કે ખાધું એટલે મરડો થયો? ખાધું નથી એને, ખવાયું છે. હા, કેમ ખવાયું? ત્યાં છે કે એને પૂર્વ ભાવ કર્યા હતા કે આ બધા ખા ખા કરતા ઘેર ખાવ, તમે હોટેલ નો સારું એવો ભાવ કરેલા, તે બધા બધું બગડી ગયું. સારી ભાવ, હા. એટલે ખરેખર મરડો થવાનો હતો એટલે ખવાયું. મરડો થવાનો હતો એટલા માટે ખાધું ને, ખાધું એટલા માટે કે આ બોલ્યા તેથી. એ જરા મૂળ માં બીજ ના હોત તો કશું ના હોત. પરમાણુ બંધ થઈ ગયા, બંધાઈ ગયા. એટલે પછી હવે અત્યારે અમુક 15 વર્ષ ની ઉંમર થઈ અને એનો ઉદય આવ્યો એટલે હોટલ માં જવાની શું વાત થઈ જાય? એનો સંજોગો ભેગા થઈ જાય, બધા હોટલ માં લઈ જાય, હોટલ નો રંગ લાગી જાય. પછી પછી આપડે ના કહીએ તો જાય, તો આગળ પોતે સમજે કે ખોટું છે તો જવાય, ના જવું હોય તો જવાય. ભરણે જવું પડે, કારણ કે કર્મ બંધેલું છે તેનું ફળ છે. આનું ફળ આવશે તે પડ્યો. આ દ્રશ્ય ફળ કહેવાય છે, અને એનું ફળ દ્રશ્ય આવશે તો મળ્યો. સામાન્ય લોકો ની એવી સમજ હોય છે કે એને આમ થયું પણ આ સાથી થાય છે એને ખબર નથી. હા, એ જો ભાન હોત તો આ જગત નું બધું કરી પાડી. એટલે આપણા વિજ્ઞાન માં બંને ઇફેક્ટ માં જતું રહે છે, બંને ઇફેક્ટ માં. અને ક્રમિક વાર એને એમ લે છે કે આ કર્યું એના કારણે આ થયું. તમે લોકો આખા ભગવાન નું સર્વ વિજ્ઞાન બધું જ સમજી ગયા તમે, અને હજી વિજ્ઞાન પુસ્તકો માં નથી પૂરું. નથી, ચાર વેદ ભણી રહે, વેદ ક્યાંક ધીસ ઇઝ નોટ વેદ. આત્મા ખોડું છે તે આ ન હોય. આત્મા કેવા મળશે? ગોટું જ્ઞાની જે વેદના ઉપરી છે, વેદના ઉપરી ગુવાની જ્ઞાની પુરુષ કહેવાય. એ ક્યાંક ધીસ ઇઝ ધેટ લઈ જા. બધા જ શાસ્ત્ર કહે છે કે જ્ઞાની સિવાય મુક્ત છે. તેને નિર્દોષ કે અને કાપતા અને દોષિત કે. અને ભગવાન શું કે છે, કપાયું તે દોષિત છે અને કાપનારો નિર્દોષ છે. કે દાદા, બધા શાસ્ત્ર એવું કે છે કે જ્ઞાની સિવાય મોક્ષ નથી. આગમો કે છે, મરાશ્રીઓ કે છે, પરંતુ આપણું છે ને જે અક્રમ છે ને એ પેલાની જોડે ફિટ નથી થતું. એટલે એ કે છે કે જ્ઞાની ખરા, પણ અમારે તો આગમ ના પ્રમાણે ના જ્ઞાની જોઈએ. ત્યારે આ તો આગમ થી જુદા જુદા જ્ઞાની છે અને એના તો શબ્દ જુદા, ભાષા જુદી, એ એક્સેપ્ટ નથી એમને. વિજ્ઞાન આ વિરોધાભાસ એટલું સમજે નહીં તો એ બહુ થઈ ગયું. આખો સિદ્ધાંત માર્ગ છે, આ સિદ્ધાંત નથી કોઈ જગ્યાએ. આ એટલો સિદ્ધાંત છે. શું છે સિદ્ધાંત માર્ગ? આખો સિદ્ધાંત. નાનું છોકરું પણ સમજી જાય કે અહીંયા આગળ લાડાનું વાક્ય હોય. સિદ્ધાંત હોવો જોઈએ, સિદ્ધાંત વિરોધાભાસ ના આવવું જોઈએ. અમને તો લોકો પૂછે છે ને દાદા, તો અમે તો એટલું કહીએ છીએ કે ધર્મ કરવાથી, સાચા અર્થનો ધર્મ કરવાથી ક્રોધ માન માયા લોભ થોડા આતરા પડવા જોઈએ, ઓછા પડવા જોઈએ. નથી થયા જ્યાં અમને તો આ સતાવતા જ નથી, એટલે અમને લાગે છે કે આ અમારો ધર્મ બરાબર છે. આ તો બરાબર નહીં, આ તો ભગવાન જ થઈ ગયા છે. હા, એટલે અમને અનુભૂતિમાં આવવા માંડવું છે. એટલે પણ પેલા લોકોને એવું એક્સેપ્ટ નથી. પુણ્ય ક્યાંથી લાવે? એ પુણ્ય ક્યાંથી લાવે? હોય તો કોઈ પુણસારી માણસ પાય છે. આ જન્મ ની અંદર કરેલું કોઈ પણ કર્મ એનું ફળ એ જ જન્મ માં મળે છે કે આખું જન્મ થી મરણ બુદ્ધિ તમોગુણી હોય, તમોગુણી હોય તે કફ પ્રકૃતિ હોય. હવે તે છતે મહાદેવજી ભક્તિ કરે તો પેલા વિનય પત્ર ચડાવે, એ બધું ચડાવે. તમાકુની ફાયદા કરતા બીલી પત્ર ને એવી ચીજો છે, એટલા માટે આ રૂપકો મૂકેલા આ દેવ ને. બાકી કોઈ છે નહી. દત્તગુણી હોય તો બ્રહ્મા ને પૂછવા, દત્તગુણી હોય તો બ્રહ્મા ને પૂછવા, પછી રજોગુણી હોય તો વિષ્ણુ ને પૂછવા. રજોગુણી કોનું નામ કેવાય? કે આખો દાડો તમે ગમે એટલી વસ્તુ આપો તો એ બેહી રહે નહીં, દોડધામ દોડધામ દોડ દેહાય નીકળી વાર. એને ભમરો જ હોય એ ખરા કે નહીં? અને સત્વગુણી સારા કોમમાં જ હોય, દરેક સારા કોમમાં એ જ હોય, એ સત્વગુણી હોય. અને તમોગુણી છે તે પ્રમાદી, આ શું કશું કામ ઘરનું ના કરે અને બહારનું ના કરે, સમજ ને. જ્ઞાની પુરુષ ને પછી વળે નઈ, કારણ કે પોતે દેહ ને માંથી જુદા રહેતો અને ગુણો બધા દેહ માં. બરાબર. વિષ્ણુ એ જ ભગવાન એમ છે, વિષ્ણુ મૂર્તિ એ ભગવાન એમ. બીજું કઈ અમસ્તા નહીં, એવું કહીએ તો ચાલે લિંગ ને જે બધા છે તો ખરે કઈ દેવ તો નહીં, એટલે કોઈ એવું રૂપક એટલે સિમ્બોલ તરીકે જ છે ને. તો પછી આવું એકાગ્રતા રીતે મને થાય છે કે હું પહેલેથી ઓમ નમઃ શિવાય ના મંત્ર બહુ બોલતો હતો અને બહુ લખ્યા છે, ભયંકર લખ્યા. એમ કે છે કે આ તો પછી મહાદેવ નું લિંગ ને બધું કરે છે, લિંગ મહાદેવ ની પૂજા કરે છે, લિંગ કરે છે, ઓમ નમઃ શિવાય કરે, તો કે એવો કોઈ દેવ થઈ ગયા નહીં એમ, એવા કોઈ દેવ નહીં. મહેશ કે છે મહાદેવ પાર્વતી ને પૈણ્યા ને એવો બધો વાત નહીં. અહી મહાદેવજી થાય તે મહાદેવજી કેવાય, અહી માણસ માં થયો મહાદેવજી એ મહાદેવજી અવતાર. શું મહાદેવજી તો લોકો જે આપે છે ને કડવું, તે બધું પી જાય ત્યારે મહાદેવજી થાય. અગાઉ વાળા કડવું આપી જાય કે આપી જાય, તમને આપી ગયેલા બધા અગાઉ વાળા, તમે આવા છો, તમે તેવા છો, તમે આમ છો, તેમ છો, એ પ્યારા નહીં હાલતા, એ તો આશીર્વાદ આપીને પી જાય. એ પોઈઝન પે ત્યારે મહાદેવજી થાય, આ મહાદેવજી એમને એમ ના થાય. અને વિષ્ણુ ક્યારે થાય, નર નારાયણ થાય ત્યારે. જાગૃતિ રહે, જાગૃતિ રહે, ત્રણ ગુણો ની અસર હોય તો જાગૃત ના હોય. ત્રણ ગુણો જગત અસર થી જગત મરી ગયું છે. તેથી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે વેદ નો અભ્યાસ ના રાખ્યો, વેદ ત્રિગુણાત્મક છે. તમને ખાતરી થઈ ગઈ મકસદ? હવે અમારું આ ડેવલપમેન્ટ વધતું વધતું તમે આપડે બીજે મળશું તો પાછા એકબીજા ને આ રીતે ઓળખીશું. હા વસાય બધું, વસાય બધું કેમ ના વસાય, એટલે બધી કહેતા હતા કે મને નર્ક મળે, આવે દાદા ની પાસે ગયા પછી નર્ક મળશે, નર્ક મને વાંધો નથી. આ થોડું નહીં કે ભડકી જાય છે કે ચાલો આ કેવું પડે, હોય ને આવું દુનિયામાં હોય ને, કોઈ બન્યું જ નથી. આ ફર્સ્ટ એક્સપિરિયન્સ અત્યારે ધોરી માર્ગ નથી. આ તમને 100% ખાતરી થઈ છે કે આપ મજા? એ પહેલા તો ગુસ્સો પણ બહુ હતો, બનાવવાની જરૂર છે. જૂની દુનિયા ચલાવી લેવા એવી છે કે નવી દુનિયા બનાવવી પડશે? બનાવી જ પડશે ને, બનાવી જ પડશે. આ જૂની દુનિયા ચાલે એવી નથી ના કે છે. ઈ ખોડવારી છે આ દુનિયા, જૂની દુનિયા. એમાં શું શું રિપેર કરવાનું છે આ જૂની દુનિયામાં? કોણ નાખે છે? ભગુભાઈ કઈ જાતિ આવી જઈએ? બોલો બોલો. કોઈ એક માણસ બોલે છે શબ્દો, ત્યારે એ વાતાવરણમાં અસર થાય છે, વાઇબ્રેશન થાય છે. એ વાઇબ્રેશન આપણે આ કૃત્રિમ અવાજથી ઉભું ના કરી શકીએ? વૈદિક આપણે જે મંત્રો છે એનાથી જે ઓરિજિનલ વાતાવરણ હતું આ દીવ ઋષિ, એ વાતાવરણ અત્યારે માઇક ને એનાથી ખડું ના થઈ શકે, કૃત્રિમ એવા નોઈઝ થી ઉભું ના થઈ શકે. અને માણસ જે બોલે છે માણસ જે બોલે છે પહેલાના જે ઋષિ મુનિઓ વૈદિક મંત્રોચ્ચાર થી બધા જે બોલતા હતા શ્લોકો અને જે વાતાવરણ ખડું થતું હતું એવું વાતાવરણ અત્યારે ખડું કરવું હોય તો આ માઈક કે બીજી એવી કોઈ અરેન્જમેન્ટ કરીને એવું જ વાતાવરણ ના કરી શકાય? વાતાવરણ તો વસ્તુ તો તેના તે શ્લોકો આપણે બોલીએ પણ બોલનારા પોઈઝન થઈ ગયા છે, શ્લોકો પોઈઝન નહીં થઈ ગયા. શું કહ્યું? એટલે બોલનારા બદલાઈ ગયા છે એટલે પછી વાતાવરણ એવું ના થાય, એક્ઝેક્ટ ના થાય. બોલનારા પોઈઝનસ ના હોય ત્યારે થાય. શ્લોકો તેના તે હોય, આજે શ્લોક બોલે તો પણ પોઈઝન એવું વાતાવરણ ના. કોક વખત હોય તે એકાદ હોય, બે બધું પોઈઝનસ જ હોય. જો ઇગોઇઝમ તો પોઈઝનસ, ઇગોઇઝમ તો પોઈઝનસ. છતાં આપણે નોર્મલ ઇગોઇઝમ ને ચલાવી લઈએ પણ નોર્મલ ઇગોઇઝમ ક્યાં બરકત છે? તે બધી વાત પોઝિટિવમાં માણસ જ ક્યાં છે? નેગેટિવ સાઈડમાં પડ્યો છે. પોઝિટિવ માણસ જ ક્યાં છે? પોઝિટિવ માણસ કેવા હોય? તે આ અગરબત્તી હોય તે આપણે સળગાવીએ તો અહીંયા આખી રૂમમાં સુગંધી આવે ના આવે? એ પોતે બળે પણ બધાને સુગંધ આપે ના આવે? આ મનુષ્ય સુગંધી આપે છે ખરા? અહીં તમારા આખા તરતમાં કયા માણસ સુગંધી આપે છે? નામ આપો મને જે માણસો સુગંધી આપતા હોય ચરોતર માં. પોતે બળે અને સુગંધી આપે બધાને. પેલા ઋષિ મુનિ સુગંધી વાળા હતા. શું નામ ભાઈ તારું? જીતુભાઈ. જીતુભાઈ ખરેખર? જીતુભાઈ ખરેખર શું છું? જીતવા જેવું તો ઘણું છે, પણ જીતાતું તો છે નહીં. જીતું બીતું તો ના હોય ને, ખરેખર ના હોય ને. ખરેખર શું છું તું? જીતુ બેતાર નામ છે. હવે નામ તો લોકો આ શરીર નું દેહ નું નામ પાયેલું. માય ને એવી જીતવી, નોટ આઈ જીતુભાઈ. માય ને એવી જીતવી તો હું જ આય. કોણ જે આય આ શરીર માં? એમ કે છે કે આ પગ મારા છે, હાથ મારા છે, માથું મારું છે, વાંખ્યો મારી છે, પેટ મારું છે, આ મન મારું છે, બુદ્ધિ મારી છે, ચિત્ત મારી છે, અહંકાર મારું છે, બધા મારું મારું કરે છે. આય કોણ? માય ઇગોઇઝમ બોલે છે. માય ઇગોઇઝમ બોલે છે ને, માય માઇન્ડ બોલે છે ને, કે આય માઇન્ડ બોલે છે. તો એ માલિક કોણ? ઓળખવાની તો પદ્ધતિ હોવી જોઈએ ને. એ ઓળખવાની પદ્ધતિ તો હોવી જોઈએ ને. થવાની તો થયેલા જ છો તમે, આટલો બધો માલિક છો જ. એમાં પદ્ધતિ પ્રત્યે કોણ છે માલિક? તમે કોણ છો? હુ આર યુ? ચિત્ત વિજ્ઞાન છે તો આ દેહ નું નામ. એટલે દેહ તો બાળી મેળવાનો. એમ કે છે કે હું કોણ છું એ ઓળખવાની પદ્ધતિ હોવી જોઈએ ને. હું કોણ છું એ ઓળખવાની કઈ પદ્ધતિ હોવી જોઈએ ને. આપની પાસે એનો ઉપાય છે? એટલું બેભાન પણ છે પોતાનામાં. જેમ એક શેઠ હોય તે આખા ડબોમાં પ્રખ્યાત હોય અને બહુ લાયકાત વાળો હોય, દરેક નો કામ કરી છૂટતા હોય, એટલે લોકો કહે છે નગર છે નગર છે. પણ રાત્રે 8:30 વાગે થોડું આટલું પીતા હોય, આટલું જરા પીતા હોય, રોજ પીતા હોય તો કશું વાંધો ના આવે. પણ કે ભાઈબંધ કોઈ આવી પડ્યો એને ડબલ પડ્યું. એટલે પછી એ શેઠ તો આગળ ગામના લોકો બેહવા આવ્યા હતા. શેઠ કે છે હું હિન્દુસ્તાન વડો, હું હિન્દુસ્તાન પ્રેસિડેન્ટ છું કે છે. એટલે બધા ગામડા લોકો છે એમ કે શેઠ આ શું બોલી રહ્યા છે? હા આપડે ચાતી બોલે છે એવું નશો નશો બધા મનુષ્ય નશો ચડે છે, ખાય પી ને મત કરે છે ને, તેનો નશો ચડેલો. નશો ઉતરતા પેલો નાખે છે તે નશો ચડ્યા. પોતે કોણ છું એની જાગૃતિ આવી ઉત્પન્ન થઈ નથી. એક વખત સેલ્ફ રિયલાઇઝ કરાવી લેડાવે જ્ઞાની પુરુષ પાસે, ત્યારે ડાકો રિયલાઇઝ કરવું પડે. અને પેલો દારૂડી આવવાનું તો દારૂ એને મને ઉતરી જાય બે કલાક પછી, ના ઉતરતો પાણી છોડી દે ને તો એ ઉતરી જાય. કર્યો આ ઉતરે નહીં. આ તો એ મોટા મોટા બાવા હોય ને સન, હમ હમ એટલે મત ચારે હમ મત હમ હમ કહે ને એ હમકું ક્યાં હતા મત હતા તુમકું કહેતો તું બાડો થઈ જશે તો હમ જવું જોઈએ. હમ જાય નહીં ત્યારે લાગે પડે. જગત બધું સમજવું પડે ભાઈ. જીતું અશાંતિ થાય ગમે છે? જીતું ને સેટ લડકાવે તો ગમે છે? એ તો ગમે જ નહીં ને. એમ શું વાત કરે છે? ત્યાં ગજુ કાપી રહ્યા ગમે હે? ત્યાં બધા સેફ થાય તું ક્યારે થઈ જઈશ? અંકુશ મેળવવાના સાધનો હોવા જોઈએ. આપણે એવી રીતે વિચારવું જોઈએ, એવું છે ને? આ વૃત્તિઓ ના થવી જોઈએ. તું સેલ્ફ તું રિયલાઈઝ કર્યું ને, તું કોણ છું એ નક્કી થઈ જાય. બધું આ ધોંધળ તું નથી, તારું ઠેકાણું નથી એટલે આ ધોંધળ બધી ઉભી થઈ છે. ઠેકાણું થઈ જાય એટલે બધું ઉડી જાય. હું કોણ છું એટલે જાણવાની જરૂર છે. હું કોણ છું એ જાણવું કઈ રીતે? એ તો અમે તને દેખાડી દઈએ. એ તો ઓળખું કાકા થાય કે એ કાકા શું કે છે કે અહીં બે ત્રણ દાડા રહેવા આવો તો કે અમારે ગામ વારણ કરી આલો કે લાગે ભાઈ બનાવ્યું છે. શક્તિ તો કઈક હોવી જોઈએ ને. પેલા બ્રહ્માનું કહ્યું કોઈ શક્તિ તો હોવી જ જોઈએ ને, એના વગર આ મોટું થાય નહીં. આટલું બગડી ગયું છે, એની દેખરેખ નીચે બગડી ગયું છે. જોવે છે તો ખરી જશે શક્તિ. અને આપડે શું કરવાનું? અને આટલું બગડી ગયું છે એ એના દેખરેખ નીચે જ બગડી ગયું છે ને. આ બગડી ગયું છે અત્યારે આ જગત. આપણને જે લાગે છે કે આ વાતાવરણ બગડી ગયું છે એ એના દેખરેખ નીચે જ બગડી ગયું છે ને. એ કંટ્રોલ નથી કરી શકતો એટલે આ એને બનાવ્યું જ નથી. જેને તો કહું છું ને એને બનાવ્યું જ નથી ભગવાને. ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ પઝલ થયેલું છે. આ વૈજ્ઞાનિક ધોરણે પઝલ થયેલું છે. અને જો ભગવાને કશું કર્યું હોય તો મને તું અહીંયા આખા ચોઈ એક વર્ષમાં ત્રણસો પાંચ દાડામાં એકું જગ્યાએ પુરાવો દેખાડી કે આ ભગવાને કર્યું. આ ગામમાં કોઈ વસ્તુ ભગવાને કરી હોય તો દેખાડી. એટલે તમે ભગવાનમાં માનતા નહીં એવો અર્થ થાય ને? એટલે તમે ભગવાનમાં માનતા નથી એવો અર્થ થાય ને? ભગવાન હું સખત માનું છું, તું તું માનતો નથી. હું તો કહું છું કે કોઈ શક્તિ હોવી જોઈએ. ભગવાન એવું છે ને, ભગવાન નો ધંધો શું છે તમે જાણતા નથી. એટલે તમે એમ કહો છો કુંભાર છે, ગોડ ઇઝ ક્રિએટર. એટલે કુંભાર ના કહે છે. મારું શું કહેવાનું, ગોડ ભગવાન આવું ના હોય. ભગવાન તો ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. તે તમારા ક્રિએશન અંદર બેઠા ભગવાન સ્વરૂપે જ રહ્યા છે. શું કહ્યું? તમે લોકો ક્રિએટર કહીને કુંભાર કહો છો એ સારું ના દેખાય. શું એ કુંભાર નથી, એ બધું બનાવી બનાવી કરે આપ. આ તો વિજ્ઞાન થી થઈ રહ્યું છે. અને ભગવાન તો છે, ભગવાન ના હોય જગત જ ના. ભગવાન તો ખાસ ઓળખવાની જરૂર છે. ભગવાન આ તો વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ પઝલ થયેલો. સાકો આવ્યો તે રોજ આ પઝલ ઉભો થયા કરે.